કામ નથી કરતા અને એટલે એમ કે એનાથી કામ થતું નથી, તે એમ કે એને એમાંથી આત્મા એને જ્ઞાન, એટલે એ જે અનુભવ થતો નથી એ ભાગનો, એટલે આત્મા અને જ્ઞાન તત્વો કામ નથી કરતા. આત્મા આમાં ના હોય તો આત્મા અને જ્ઞાન તંતુઓ એક સરખા થાય એમ વિચાર પ્રત્યાઘાત થયો ને. અને જેવા મચ્છર બેસે ને બીજા ભાગો તો એ જગ્યાએ મચ્છર ના બેસે, બુદ્ધાનું કઈ આત્મા નથી. આત્મા સંકોચ વિકાસ કેવો છે, એટલે એનો આ જયારે પક્ષઘાત થાય છે ત્યારે વેદના અનુભવાતી નથી, એટલે આત્મા આટલા ભાગમાં ખેંચાઈ ગયો તો પછી એ જ્ઞાન તંતુ ને લીધે એ અનુભવાતું નથી. એ જ્ઞાન તંતુ અને આત્મા એ સરખું છે એવું પૂછે છે. આત્મા જે તે ભાગમાં જ્ઞાન તંતુ કામ કરે ને તો કરી ના શકે, જો આત્મા છે ત્યાં જ્ઞાન તંતુ કરી કામ, એટલે જ્ઞાન તંતુ કરી ના શકે. આત્મા થઈ ગયે એટલે ત્યાં જ્ઞાન તંતુ કામ ન કરી શકે, અને ત્યાં મત્સરે પણ નહીં રહે. પ્રત્યાઘાત વાળા માણસ જે ભાગમાં પ્રત્યાઘાત થયો તો મત્સર નહીં રહે, કોઈ લાગે ત્યાં મત્સર કે સમજી જાય. એકલ વાળું આપડે ડોક્ટર અકલ વાળા મચ્છર આવે એવું તમે સમજ્યા તમે, ત્યાંથી ચેતન નથી માટે ત્યાં ચેતન નથી માટે નથી ચેતન નથી એટલા માટે કે જ્ઞાન તત્વ કામ નથી કરતું. સાયન્સ એક વાત કરે છે જ્ઞાન તત્વ કામ નથી કરતા માટે ચેતન નથી, દાદા ભાઈ ચેતન નથી માટે જ્ઞાન કામ નથી. વિજ્ઞાન એવું કે છે કે જ્ઞાન તંતુ કામ નથી કરતા માટે ચેતન નથી, વિજ્ઞાન એવું કે છે. અત્યારે વિજ્ઞાન તો એવું છે ને, પણ હું શું કઉ છું વિજ્ઞાન આવું કે વિજ્ઞાન વ્યવહાર કે હું ખરી હકીકત કહું, શું કહું ખરી હકીકત વાસ્તવિક કહું કે ચેતન નથી માટે જ્ઞાન તંતુ કામ કરતા, શું કહું ચેતન નથી માટે કામ કરે, જ્યાં ચેતન ઘટી જાય ત્યાં જ્ઞાન તંતુ કામ નહીં કરે. એટલે જયારે પેલું ચીચી ઊંઘાડે છે કશું એ કરે છે ત્યાં ચેતન ખસી જાય એટલે જ્ઞાન તંતુ બંધ થઈ જાય, ચેતન ખસી જાય એટલે જ્ઞાન તંતુ બંધ થઈ જાય. એક પુસ્તક વાંચેલું એમાં ગુરુ શિષ્ય નો એક સંવાદ છે દાદા, હા શું છે એમાં શિષ્ય ગુરુ ને પૂછે છે કે ભાઈ આત્મા શું છે, કેવા ગુરુ શિષ્ય ગુરુ ને પૂછે છે, ગુરુ ને પૂછે છે આત્મા શું પૂછે છે, હા એ એમ પૂછે છે એટલે પાડી નું કે આત્મા એ ઇન્દ્રિયો થી પર છે. આત્મા એમ પૂછે છે શિષ્ય ગુરુ ને, એટલે ગુરુ કહે છે કે આત્મા એ ઇન્દ્રિયો થી પર છે. હવે દરેક ઇન્દ્રિય ને પોત પોતાનું જ્ઞાન હોય છે, જયારે આત્મા બધી ઇન્દ્રિયો થી જે પર છે એ બધું જ જાણે છે. હવે એનો અર્થ ઘટાડીએ તો જે જ્ઞાન તંતુ મગજ છે બધું જ જાણે છે, આંખનું કામ મગજ જાણે છે, નાકનું કામ જાણે છે, કાનનું કામ જાણે છે, કાનનું કામ એટલા જ કામ જાણે છે, જયારે મગજ બધું જ જાણે છે તો એ બીજું કામ કોણ જાણે પછી. એમનો પ્રશ્ન છે દાદા કે એમને ગુરુએ પેલા ગુરુને શિષ્ય પ્રશ્ન પૂછ્યો કે આત્મા શું છે, ત્યારે ગુરુએ જવાબ આપ્યો કે જે ઇન્દ્રિયો જે જાણે છે તે આત્મા નથી, પણ ઇન્દ્રિયો જે કાર્ય કરે છે તેને જે જાણે છે તે આત્મા છે. એટલે હવે એનું એમને એવું અર્થઘટન કર્યું કે આ છે તો આ જે બધા જ્ઞાન તંતુઓ શરીરમાં બધા જુદા જુદા ઠેકાણે જ્ઞાન તંતુઓ જે કાર્ય કરે છે એ દરેક જ્ઞાન તંતુઓના કાર્યને મગજ જાણે છે. હવે આ જે મગજ જાણે છે એટલે એ મગજ એ જ્ઞાન એ આત્મા થયો ને આ બધું ઇન્દ્રિયો થઈ, મગજ જે બધા જ્ઞાન તંતુઓ ના કાર્ય ને જાણે છે તે મગજ એ આત્મા થયો કેવાય? ના, મગજ ને જે જાણે છે તે આત્મા. મગજ તો સેલ છે. શું છે? પાવર ભરેલા સેલ છે, તેથી અગાઉ દેખાય બેઠી. એ પાવર નથી, પાવર ભરેલો સેલ છે મગજ. તો સેલ તમે સમજ્યા? આ બેટરી સેલ નાખીએ તો સેલ બે વર્ષે ભાઈ ખલાસ થઈ જાય. અને પાવર ખલાસ થતો હશે? મૂળ પાવર હે, આત્મા મૂળ પાવર છે. શું છે? અને પેલો બેટરી ભરેલો જ છે. શું? આ મગજ તો બેટરી છે. હા, પાવર બેટરી છે, પાવર ભરેલો તમારો. એ પાવર અમુક કાળ સુધી ચાલે, પછી પાવર બંધ થઈ જાય, તો ઉતરી જાય. તો બેટરી મને જોયેલું પાવર ઉતરી ગયેલા? તમે જોયેલું પાવર ઉતરી ગયેલા? આ કેટલું બસ હવે બેટરી મને ઉતરી જાય છે. અને આત્મા ઉતરાય ને રાત્રે સભા મોડામાં મોડું પહોળું કરો, પછાત મૂકો કે છે અંદર ગો. મૂકનાર કોણ છે એવું આપડે સમજી જઈએ કે ભાઈ આ આપણા હિંમત ભાઈ છે. જોઈ શકતા નથી આપડે, શું પછાત છે જોઈ શકતા નથી. એટલે આપણે મોડું આમ પહોળું કર્યું એટલે એમને મૂક્યું આપણા મોડામાં મોડું આપણે. પછી હિંમતભાઈ પૂછે એ શું પ્રસાદ હતો? તો ભાઈ શિખંડ મૂક્યો હોય તો તમે શું બોલો? શિખંડ, શિખંડ છે તો શું શું છે? મેં એ કહે તો જેમ ખાતા જઈએ એમ કેવાય કે આ અંદર ખાંડ છે, દહીં છે, ચારોળી છે. આ દહી જરા ગંધાતું છે એવું ખબર પડે ના પડે? પડે પડે ને પડે. હા, તે દહી ગંધાતું તે ખબર પડે, મેં ખાંડ વધારે છે તે પણ ખબર પડે, મેં ઇલાયચી તે ખબર પડે, મેં આ ચિત્તા બધો નાખ્યો તે ખબર પડે, જે જે કઈ વસ્તુ નાખી, મેં લીલી દરાક નાખી તો એ પછી પણ ખબર, મેં લીલી દરાક હોય તમે નાખી જ કે છે. તો અંધારમાં કોણ જોવાના છે? હા, હવે જો એ શિખર નહીં મૂકી હોય તો આપડે કઈ કહો તો પણ એનું કારણ છે કે આ સ્વતંત્ર ના થઈ શકે. એટલે આ જીભને પારખવાની શક્તિ વાળી એ ઇન્દ્રિય છે. શું છે? પારખવાની પહોંચ્યા પછી સારું ખોટું પછી બુદ્ધિ જોર કરે કે આ કાળા દેવો નો તો ધંધા થતો. પાછું ખાઈ ને એવું બોલે. કેવું બોલે? હા, દહી તો ધંધા થતો. શું પાછી બુદ્ધિ રાખણ તો કરે? તો બુદ્ધિ રાખણ કરે તો અહંકાર થઈ કર્યા કરે ને? અહંકાર ક્યાં થઈ કર્યા? બુદ્ધિ રાખણ કરે તો આ શરીર નો માલિક અહંકાર છે. શું છે? આ જે બધું આ ઇન્દ્રિય છે બધું મગજ બગજ બધું બધાનો ઉપરી અહંકાર છે. શું છે? અહંકાર. અને અહંકાર શું કરે છે તેને જે જાણે છે તે આત્મા છે. શું છે? અહંકાર શું કરે છે તેને જાણે છે તે આત્મા છે. અહંકાર શું કરે છે તેને જે જાણે છે તે આત્મા છે. શું છે? અને આ બધું તો જે જાણે છે અહંકાર જાણે છે. અહંકારે પણ મતલબ નહીં જાણતો. એટલે બુદ્ધિ એની કે છે કે આત્મા છે અને તેની લઈ લે છે એની પાસે. કારણ કે પ્રેસિડેન્ટ મતલબ છે અને વડોપ્રધાન દેખતો. શું છે? આવી પરિસ્થિતિમાં આપણે જીવવાનું, બોલો. એટલે પછી અમે, હું જ્ઞાની પુરુષ ને, તે હું દરેક વસ્તુ જુદી જુદી ખાઉં છું. શું કરું છું? કેટલાક સાધુઓ બધું ભેળું કરીને ખાય છે. શું ભેળું કરે છે? મને જ્ઞાન નતું તાર, મેં પૂછ્યું હતું બાપજી આ શું હેતુ છો અને આમાં શું લાભ? જીભને ચોટી ના પડે. સ્વાદ ની બધી આસક્તિ નીકળી જાય એટલા માટે ભેગું કરીને પછી ખાય છે. નીકળી ગઈ બાર વાગ્યા નીકળી ગઈ પછી શું? પછી મેં બાપજીને કહ્યું કે આ કૂતરાને શ્રીખંડ અને પૂરી મૂકીએ તો ભેગું કરીને ખાય કે જુદું જુદું જુદું ખાય? એને કરી છે તમે, તમને કેમ થઈ જાય? હવે આ એક વાત કહી, એની પર આપણે ચીન નથી. એ જગ્યાએ કરે છે બરોબર છે, કારણ કે એમનું સ્ટેન્ડર્ડ છે. શું છે? એક ટ્રેન્ડમાં આવું કરવું પડે છે. શું કરવું પડે? ખોટું નથી. અને એક બાજુ હું શું કરું છું? ભાત જુદો ખાઉં છું, દાળ જુદી ખાઉં છું, શાક જુદું ખાઉં છું, ચટણી જુદી ખાઉં છું, રોટલી જુદી ખાઉં છું. રોટલી ચાલતો હોય તો શાક મળે ના મૂકું. રોટલી ચાલતો હોય તો શાક મળે મૂકવું નહીં. દાદા, આ વેસ્ટર્ન પદ્ધતિ છે પશ્ચિમના દેશોની, કે પહેલા જયારે ટેબલ ઉપર બેસીએ અને મેનુ મૂક્યો હોય એટલે ભાઈ ખૂબ તો કે સૂપ પહેલો આવે, એ સૂપ પી લેવાનું, પછી બીજો કોઈ ખરાબ આવે, પછી ત્રીજો આવે, એમ કરી કરીને ચાલે અને એક પછી એક જમતા જાય. ભેગું ના કરે આપણી માફક ખીચવે. હા, કારણ કે ભોગવે છે. શું છે? ભોગવે છે. એ ભોગતા છે, ભોગતા છે. પેલી ભોજ્ય વસ્તુ છે એ ભોગવે છે. શું છે? ભોગવું કે હું છેલ્લા પ્રકારનું ભોગવું. કેવો વાત તમને હશે કડું આવે કે આમાં કોણ ખાય છે? કે આ ખાતી વખત બધા બધું પ્રસક્તન પડે છે. ખાય છે કોણ ને કેવી રીતે? એટલે હાથ છે તો આમ કરે છે, આમ તોડે છે, કરે છે, મરણ મૂકે છે, જીભ ઉપર મૂકે છે. ત્યાં જીભ ઉપર શું થઈ રહ્યું છે? શું ત્યાં ચવાય છે? કેવું પેલો રસ પડે છે ઉપરથી? ઉપર જે રસ ધરે છે એ બધો વિસ્તર થાય છે. પછી અંદર હવે તીકડે એ રસ, એનો સ્વાદ જે છે એ સ્વાદ કેવો છે એને જાણનાર પણ જુદો છે. શું છે? એને જાણનાર જુદો. સ્વાદ કેવો છે એને જાણનાર પણ જુદો છે. સ્વાદ ભોગવે છે તેનો, તે ભોગવનાર પણ જુદો છે. અને ભોગવનાર ભોગવે છે તેને જે જાણે છે તે આત્મા. શું છે? ભોગવનાર ભોગવે છે તેને જાણે છે આત્મા. ભોગવે છે તે આત્મા નથી. એટલે હું તે રીતે હું આત્મા જુદો રહું છું. અને પેલું ભેગું કરીએ તો શું થાય? આત્મા ભેળો થઈ જાય. કેવો કેવો થઈ જાય? આત્મા ભેળો થઈ જાય. જ્ઞેય બધા જ્ઞેય તો જુદો જુદો, તે બધા જ્ઞેયને એક ભેળો કર્યો, એક જ્ઞેય બનાવ્યું. તે આત્મા એક જ્ઞાતા બન્યો. જેટલા જ્ઞેય એટલા જ્ઞાતા. એટલે જ્ઞેય ચોખ્ખા રાખવા જોઈએ. જો આ જ્ઞાની થવું હોય તો જ્ઞેય જુદા જુદા હોવા જોઈએ. કેવું? આ તો ઘરું કરીને ખાય છે એટલે પણ આત્મા ખજી ગયો છે. શું થયું દાદા? એવું છે કે બધું ભેગું કરે, આ બધું ભેગું કરી એકરસ કર્યું હોય બધું, પણ એનો તો એનો સ્વાદ તો કઈ ઉભો થાય ને. આ બધું ભેગું કરે બધું, અને બધું આમ બધું ભેગું કરી જયારે ખાય જયારે, તો એનો પણ સ્વાદ તો કઈ, જો સ્વાદ તો ઉભો, જેમ એક જ વસ્તુ નો ખાવાથી સ્વાદ ઉભો થાય એમ બધી વસ્તુ ભેગું કરીને ખાય તો એનો પણ એક સ્વાદ તો ગમે તે ઉભો હોય ને. બિલકુલ સ્વાદ ના હોય એનો. બેસાદ લાગે પછી બેસાદી કેવાય જાય ત્યારે સારું લાગે. બેસાદ લાગે એટલે બેસાદ ના લાગે, કોઈ સ્વાદ રહી લાગે એટલે ભૂખ મટે. માનસિક રીતે સંતોષ ના થાય ને, ભૂખ મટે તો આવી સ્થિતિમાં જે ભીખું કરીને ખાય એને ખાધા પછી એને માનસિક રીતે સંતોષ થાય ખરો કે મેં ખાધું એમ? ભેગું કરીને જે બધું ખાય બધું બધું ખાધું પછી પછી માનસિક રીતે એને સંતોષ થાય કે જમે એમ? માનસિક રીતે સંતોષ થાય ખરો એને કે જમ્યા? તો પછી ઊંચી વધારે તકલીફ ઉભી થાય. ભૂખ માટે સાદ સાદ વસ્તુ ઉડી જાય બધા. સાદ ઉડી જાય સાદ પછી વધે કોક ફેરો ના ઉડે બધે ઉડી જાય. હા પૂતલ થી ખેતું રાખો ને તો આ ખેતું રહી છે કેમ છે? આપણે નિરંતર સિનેમા જોવા નહીં જઈએ તો સિનેમાની વસ્તી વધશે નહીં, ઘટી જશે. શું કહું? સિનેમા નિરંતર નહીં જોવા દઈએ તો સિનેમાની વસ્તી ઘટી જશે અને તમને ગમશે નહીં ઘટી. તો એટલે વસ્તુ ખોટી નથી પણ એની જગ્યામાં આપણને એ કહે તો હું નાખું તમને, તમને ના આત્મા ના દેખાય, આત્મા ખજી જાય. આત્મા જઈને જાણે છે એટલું શું કરે છે? જઈને જાણે કોઈ દાડો ભોગવતો નથી, ભોગવતો કોઈ વસ્તુ એને ભોગવી નથી. કારણ કે લોકો કે છે આ વિષય મેં ભોગવ્યો તો શું ને, આત્મા વિષય ભોગવતો નથી, વિષયો સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મ સમ છે, મેળ કેમ કહે છે? જે આત્મા મોટી હોળી હળતી હોય જ્વાળાઓ ચાલતી હોય તેમાં આત્મા પસાર થાય, એ આત્મા ને સેજ પણ જરાડતી નથી, એ આત્મા બોલે ને આત્મા કેવો છો? જ્ઞાતા દ્રષ્ટ આખો આ બાળકો ડુંગર છે ને, ડુંગર માં રહીને હાથ પાસે જતો રહે. હવે તમારી બુદ્ધિ નથી ડુંગર માં આકાશ છે એવું તમે જાણો? થોડું હશે ખરું, હશે આકાશ હોય થોડું આકાશ માં ડુંગ પત્ર ભાગે ને એ ખરું છે. આકાશ એટલે બે ટુકડા થાય, આ ઈંટમાં આકાશ વધારે તો વહેલું તૂટે, પથ્થર માં આકાશ ઓછું ત્યારે મારું તૂટે, અને હીરામાં બહુ ઓછું તો હીરો બિલકુલ તૂટે ને જલ્દી. તો હીરામાં આકાશ છે, જો આકાશ છે તમારી નાતમાં થતો આકાશ એટલે વિકાશ. હા બરોબર. એવું આત્મા એ જીવ દશામાં, જીવ દશા એટલે અહંકારી દશામાં. શું કરું? હું પણ છું, હું કઈક છું એવું ભાન જેને વર્તે છે. આ ગધેડા નહીં વધશે હું છું એવું કે નહીં વધશે? ના વર્તે તો પછી આમ ચીજ કરો મારવા વાળો કેમ ના આવી જાય છે? નહીં હું પણ છે, હું પણ છે, હું છું એ ભાન છે ને, શું છે? હું છું એ ભાન છે, હું શું છું એ ભાન નથી. શું છે? હું છું એ ભાન છે, પણ હું છું એવું તેવું ભાન નથી. હું છું અસ્તિત્વ નું ભાન છે. એટલે ત્યાં મારવા આવ્યો કે તૂટવામાં જેટલું દોડાયું દોડા મારે નહીં તે તૂટવા આવ્યો. કારણ અસ્તિત્વ નું ભાન છે, અસ્તિત્વ નું ભાન છે. આ ભાન નહીં, અસ્તિત્વ નું ભાન છે. પણ અને કાયા સાવર રહી ગાડી જાય, આપણે ખવડી લીધી ને ભાન છે. અડાડીએ સતત જોઈને ગયા હતા અત્યારે, પણ સાવર છે તે દોડે જીવાત્મા કહેવાય. શું કહેવાય? જીવ દશા એટલે હું કઈ છું, હું છું એવું ભાન છે તો હું જીવાત્મા. એ કહે હું છું એટલે કેટલા ભાગમાં કે જેને આ જગત ની ભૌતિક સુખ ની ઈચ્છાઓ છે, કે છે ભૌતિક સુખ ની ઈચ્છાઓ છે. એવા થયા કઈ માણસો કેટલા? આખું જગત, આખું જગત. એમાંથી આ ઈચ્છા, ઈચ્છામાંથી આ ઈચ્છામાં દુઃખ જે પડે એટલે આ ઈચ્છાઓ છોડવા તૈયાર થાય. દુઃખ પડે એટલે શી રીતે આ ઈચ્છાઓ? તો જયારે કઈક વિશેષ સુખ મળે તો આ ઈચ્છાઓ છૂટી જાય. આનાથી કઈ વિશેષ સુખ મળે તો આ ઈચ્છાઓ છૂટી જાય. કારણ કે એક જે સુખ ક્યાં છે? કારણ કે પોતાના સ્વરૂપમાં સુખ છે. આ પોતાનું સ્વરૂપ નથી, આ પાવર સ્વરૂપ છે. શું છે? પાવર ભરેલા સ્વરૂપ છે. કેવું? આ પાવર આત્મા છે ને, મૂળ આત્મા એ પોતાનું સ્વરૂપ છે. એમાં જાય તો શું કરશે? જાય કે છે એવા ગયેલા પુરુષ હોય જ્યાં ભગવાન પ્રગટ થયેલો હોય ત્યાં આગળ આપણે તમને લઈ જાય. એ સ્વરૂપ લઈ જાય એટલે આ બધી મમતા છૂટે. શું છૂટે નહીં? તારે અંતરાત્મા થાય, જીવાત્માનો અંતરાત્મા થાય તારે. પછી એ શું કહેવાય? હું છું એ જીવાત્મા, હું શું છું એ જાણે તરંતરાત્મા. હું શું છું? હું શુદ્ધાત્મા છું એવું જે જાણે છે તે અંતરાત્મા. અને હું પછી અંતરાત્મા થયા પછી પરમાત્મા એને જ થયા કરશે. અસ્તિત્વનું ભાન જીવ માત્ર નથી, વસ્તુત્વનું ભાન જ્ઞાની પાસે આવે ત્યારે એને થાય છે. અને પછી પરમાત્મા એની ઘરે પેલો અંતરાત્મા થયો એટલે ઝાડ બે થાય છે. પરમાત્મા અજવાળું થયું તે ફૂલ અજવાળું થાય એટલે બીજ બીજના તંત્રમાં ગયો પૂનમ થાય. આ રસ્તા તમે જીવાત્મા એ તમે, અંતરાત્મા એ તમે, પરમાત્મા એ તમે, તમે જ તે છોકરી. જે દશા તમે ભૌતિક સુખની ઈચ્છા હોય ત્યાં સુધી આ દશા રહેવું. અને કોઈ એવા સંજોગ ભેગો થવાથી ભૌતિક સુખની દશા ઉચકા છૂટી જાય. આ તમે ચાની ટેવ હોય એ ટેવ તમે એના પર અભાવ ના થાય ને કોઈ દાડે ચાની ટેવ હોય તો. પણ પહેલી બી ખવડાવે તો પહેલી જોઈ બી ખાવાનું કે તો ચાનું હા મળી લાગે. એ જલેબી ખાય પડી જલેબી આવી ગયો નથી એનો કંદો મળવો જોઈએ ને. એને પણ કંદો મળે તો એ શુદ્ધ છે, કાચી લાગી છે. કંદો ખોરે છે અહીં આટલા બધા કંદો છે, આટલી બધી જલેબી છે. એ કામ નહી લાગી સન્યાસીઓને એવા આવે છે કે દસ દસ બાર બાર દિવસ સુધી એમને સાંભળે છે, બધું વાતચીત થાય છે, પણ કોઈ એવો નથી મળ્યો કેમ કે આવી એમ જલેબી આપે ખવડાવી દે, કોઈ એવો મળ્યો નથી કે આવી જલેબી ખવડાવી દે. એને બધા ખાલી ના ભગવાન શોધવા ગયા, ભગવાન ના મળ્યા પણ ભગવાન મળ્યા, ભગવાન મળ્યા. ખોટું નથી કેતા, એ હાથું કહી દે છે ને જો, અને હાથું કહી દે જુદું ચાલે નઈ, જુદું ચાલે નઈ. કઈ જગ્યાએ ચાર ચાર છ થી વાર બધું ફેરી નાખેલું થોડે નઈ જુદી. એટલે ત્યારે બી તમને ખવડાવી આવે, ખવડાવવા તો બહુ સારી વાત એમ કે, ખવડાવવા તો બહુ સારી વાત એમ કે. ઉતાવળ છે ને, ઉતાવળ છે ને. એક જણ અમેરિકા થી આવ્યો તો ગ્રીન કાર્ડ વાળો, દસ પંદર છોકરીઓ જોઈએ બધી ના બાદ કરી. એટલે એનો બાપ કંટાળે, આ વાંધો ક્યાં બોલે, મનમાં કંટાળે પણ મોડે ના બોલે, મોડે બોલે પેલો ફરી જાય ને. આ હેલે તો સોચો નહીં મળતી એવી. એટલે બાપની ઈચ્છા કે અહીંથી પહેરી જાય ને આપણું બીજું લખડું ના વર્ગે. એ બાપ ઘરે જ બતાવે બધા કરે, પણ હા આવું બોલ્યા કરે બધું બધું ને. બાપ જયારે ન્યાય હતો એટલે બહુ ચીજ કર્યા કરે, સાલા કઈ જાતનો છોકરો પાછો આવે. એટલે પછી સ્ટેશન, એક સ્ટેશન ઉપર પછી એક છોકરીની ગોઠવણી કરી, આ સ્ટેશન ઉપર ત્યાં સ્ટેશન છોકરી જોયા પછી. અને બાપે કહ્યું કેમનું છે ભાઈ તને આવશે, મને અનુકૂળ આવી ગયું છે. અને તમે અહીં નહીં નક્કી કે નાખો કે આવે, અહીં નહીં પરણાવી દો કે. એટલે અહીંથી જઈને તો તરત જ મારી બંધાય તો થોડે બાપ કે એના વિવેક કે આ બોલે છે થતું છે એવું કે છે. મળ્યું અરે મહુરત કાઢવું પડે, ફરો કરવું પડે, વારી રાખવી પડશે, વાંચતો હતો તમે. તો એમાં મહુરત જોઈએ તો આમાં ના જોઈએ, દેખ ના જોઈએ સત્ય. ભગવાન ને વળી મહુરત ક્યાં હોય એમ કે, ભગવાન ને તો વળી મહુરત ક્યાં વળી એમ. જગત ભગવાન જો નિયમ ના હોય તો પછી શું થઈ ગયું કે કોઈ માણસ નિયમ ના હોય તો આપડે શું કહીએ, વ્યવસ્થિત તો અહીં આબરું જાય. બધા નિયમો રહેવું જોઈએ, મનુષ્યો ના રહે ગાળા ગાળા હોય જરા, અને સંપૂર્ણ નિયમો રહેવું જોઈએ. કારણ કે પોતે પોતે કરતા નથી, ભગવાન પણ કરતા નથી, આ લોક કરતા છે. શું છે લોક કરતા છે? અહંકાર ભ્રાંતિ છે, ભગવાન કરતા નથી. આ તો ટકા વાળા થાય કે આમ તો થયા, અમારો સંબંધ ખરા બધા, અમારા સંબંધ ખરા બધા. અને આમ તો એમને મને ભણાવેલો, મને એમને તમને મને ભણાવેલો. હું વધારેથી વધારે આપતો નથી, તમારો શું ભરસ. કાલે હવાર મને દગો કરો તારે ને, મનુષ્ય કળિયુગ છે ને, તમારો દોષ નહીં. કળિયુગ આ યુગ નો, આ યુગ ની ઝાલકો એવી જ બધી. શું કહ્યું માણસ ક્યાં સુધી પહોંચી વળે તો, એટલે વરસ ધારાપુર કેવા પૂર ફરી એક્શન છે ને, કયા વાર શું એક્શન છે. એટલે પછી મેં અમે કહ્યું વરસ ધારા કઈ જાય એક્સચેન્જ કરાવ્યા તમે, કેવું લાગ્યું કે બહુ સુખ વર્ષ તો એક્શન કરીએ. શું કહ્યું અરે ભંસરે પાડી શકાય ક્યારે, સ્ત્રી હોય ને ભંસરે પાડવું એ કઈ બાવા વાળા ખેલ નથી. બાવા તો સ્ત્રી હોય તો બાવા થી બાવા પણ રહેવાય જ નહીં. શું કહ્યું એટલે સ્ત્રી નથી જ બાવા રહેશે. શું કહ્યું સ્ત્રી રહે ને સંકટ, આ સંકટ માં રહેવાનું કેવું કટોતી આ વિજ્ઞાન જલેબી ખાધી હોય તો પછી વિજ્ઞાન તમારી જોડે પછી નોકરી બોકરી ધંધો બંધો કશું જ નહીં તમારી જોડે ભરત ની ખાવી છે નથી હોવી કોઈ પણ જતા બધું પૂછજો હા બધું પૂછાય ખુલાસ મોકલ થાય ગુજરાત રહે બધા આત્માની બાબત માં હજુ જોઈએ ચોખ્ખટ નથી આત્માની બાબત ચોખ્ખટ નથી તમે હવે જયારે જલેબી ખાવા તૈયાર કરી એટલે અમે ચોખ્ખટ પસંદ બંધ કરી કારણ કે તમને રૂબરૂ ખવડાય તેવું દેખાડ્યું આત્મા આત્મા જ તમને દેખાય તું પછી પહોંચે નહીં ને ચોખ્ખટ ક્યારે કરી પછી તમે આત્મા જોવા ના માંગતો હવે તારે મારે કહ્યું તો આના માટે ઘણો ટાઈમ લે 2-3 કલાક તો તમે જ કઈક માટે પછી હું શું કા માટે ટાઈમ કરો તમારા એ ડાકો ના આવ્યા હોય બેડા બધા બ્રાહ્મણ એટલે જે ભીજ ના ગુણ નથી ભીજ થયો ખરો ઘણી ખાલી કરે છે પણ ભીજ ના ગુણ નથી શ્રમણ હોવો જોઈએ કેવું શ્રમણ હોવો જોઈએ ગમે ત્યારે માટે થઈ ગયું બ્રાહ્મણ એ તો ઘણા લોકો પહેરે છે બીજી બધી ઘણી નાખે ઘરે શ્રમણ એટલે શું ભણે તમે ગરોડા શું પહેરે છે બ્રાહ્મણ ઘરે તો બ્રાહ્મણ ના એમના બ્રાહ્મણ છે આયુર્વેદ ના એવું છે ને હવે તો બધા પહેરે છે બધા પહેરે બારોટો બધા પહેરે માટે બ્રાહ્મણ થઈ ગયા બ્રાહ્મણ શ્રમણ હોવો જોઈએ એટલે દાદા કેવી એટલે શું શ્રમણ હોવો જોઈએ એટલે શું હોવું જોઈએ કેવું હોવું જોઈએ વેદ વેદ થી પર જે સૂત જ્ઞાન છે એનો જાણકાર હોવો જોઈએ વેદ થી પર જે શુદ્ધ જ્ઞાન છે એનો જાણકાર હોવો જોઈએ વેદ ત્રિગુણાત્મક છે કેવું છે ત્રિગુણાત્મક અને એથી પર જે શુદ્ધ જ્ઞાન છે એને જાણકાર હોવો જોઈએ એને શ્રમણ બ્રાહ્મણ કહેવાય અરે તો થોડાક કોકર નીકળે પેલા હતા અમુક ટાઈમ પેલા હતા હતા કળિયુગમાં થયો બધું નમાલું થઈ ગયું શું થાય માલ કસ ઘટી ગયો કસ આ ક્ષત્રિય રાજા જેવા દેખાય ને એટલે બ્રાહ્મણ બ્રાહ્મણ વખત ઘટી ગયો વૈશ્ય એવા થઈ ગયા નહીં ભેળ છે નીકળ્યું કરે તમારે તો વૈશ્ય ભેળ છે કરે ને આવડે ને આખા દેશમાં ચાલે ને ભેળ આખા દેશમાં ચાલે હવે ને ભેળસેળ કરે આવડે ઉપરથી નીચે સુધી ઉપરથી નીચે સુધી આ પેસેન્જરો કયા ક્લાસમાં બેસવાના આપણા પેસેન્જરો અમને રિઝર્વેશન કેવા છે એટલે અહીંથી ઉપર બીજો કોઈ વર્ગ હોય તો જવાય ને તો બધું અહીં પતી જાય છે અહીંથી ઉપર જો બીજો વર્ગ હોય તો જવાય નહીં તો બધું અહીં જ પતી જાય છે ના ભેદરાન તો અહીં પતી જાય છે. ભેદરાન તો ઉપર જવાની જરૂર નથી કે નીચે જવાની જરૂર નથી, અહીં આપણી દ્રષ્ટિમાં જ હોય ભેદરાન તો. ક્યાં જાય કે ચાર પગમાં, કોઈ છ પગ, કોઈ આઠ પગ, કોઈ બાર પગ, ચાર પગ થી એની શરૂઆત થાય. શું કહ્યું? બે પગ વાળું મટી જવાનું, પછી પેલું પડવાનો ભો ના રહ્યો. અમને રિઝર્વેશન કરાય છે કે એક માણસ રોજ નિંદા કરે છે, આ દીકરો છે નિંદા કરે. મને રિઝર્વેશન કરાયું છે, જવા દે ને ટિકિટ રિઝર્વેશન કરે છે. નહીં તો આ ગધેડા વખત તું શું કરીશ? મને જવા દે, ગધેડા ગોળા બધું કામ લાગશે. આ અસર પડવાની છે ને પછી. આ લોકો જવા તૈયાર છે રિઝર્વેશન કરીને, તો પછી આપણે શું મળે? તને કેમ લાગે? ખરું લાગે છે, બરાબર લાગે છે, ખરું લાગે છે. એમની નિંદા કરે? ના ના, એને પોતે જ રિઝર્વેશન કરાવી છે. આપણે શું હોય? બાકી ભેજર કરવા મળી એટલે ત્રણ શું એમ બે મત જ નહીં. શું પાસે પાછવી લીલા કહેવાય? કઈ પાછવી લીલા? આ સજ્જન ની લીલા છે, પાછવી લીલા છે. સજ્જન લીલા કેવી હોય? ભેરફેર કરવાનું જયારે વખત આવે ને, તો વિચાર લોક ભેરફેર કરીને આ બધું મારી જી દશા થાય, તો વિચાર આવે સજ્જન. શું આવે? કોઈની સ્ત્રી તરફ દ્રષ્ટિ બગાડતા પેલા વિચાર આવે કે મારી છોકરીમાં લોક દ્રષ્ટિ કરે, મને શું થાય? એવો વિચાર આવે એને સજ્જન કહેવાય. શું કહેવાય? પરિણામી વિચાર આવે છે ને આવો, એને સજ્જનો કહેવાય. શું કહેવાય? પરિણામી વિચાર સારા કે ખોટા ગમે તે આવે તો સજ્જનો કહેવાય. સારા કે ખોટા, પરિણામી વિચાર સારા કે ખોટા આવે, એવું આવે ને? શું નડું કે ના, પરિણામી વિચાર સારા કે ખોટા બંને આવે ને? ખોટા એટલે ખોટા ખોટા ન કરવા જેવા એમ કે યોગ્ય ન હોય એવા. સજ્જન કેવું પરિણામ નથી એટલે શું પરિણામ? હું શું કેવા માંગુ છું કે હું આ સ્ત્રી ની તરફ ખરાબ દ્રષ્ટિ કરું, એટલે એ મારા ત્યાં છોકરી ઉપર કરે તો મને ગમે કે કેમ, ત્યાં મારે લેવલ જોઈ લેવું જોઈએ. શું કહું? એ પરિણામ કહેવાય. કેવા પરિણામ કહું છું? તો આ પરિણામ જોતા આવડ્યું આવું કે જેવું હું કરું છું એવું એ કરે, તો મારી શું સ્થિતિ થાય? એવું પરિણામ જેને જોતા આવડ્યું છે એ સજ્જન હશે. શું છે એ સજ્જન? હું ગાઢ ભોડું છું પેલો જ, મને એમ ના એ ગાઢ ભોડ જ મારે સહન થાય છે કે નહીં? એ સજ્જન વિભાગ કહેવાય. શું હશે ને? કોઈ કોઈ ખરાબ હજુ કઈ ખરાશ નથી થઈ ગયું. કલયુગમાં છે, કલયુગમાં છે કે નહીં ભાઈ? છે છે. ચાલો જરા પાંચ દસ દસ ટકા માર્ક ના મળે એ તો સંસાર ચાલે નહીં. મજા જરૂર છે બધા જીવ આડા મળ્યા, દેહ આડા મળ્યા, પછી પડ્યો રોપ બેન ને રોપ બેન અમને પૂછલી નઈ, બધી ખોટ ગઈ. જો સજ્જન ના કેવા રે એટલે સજ્જન સજ્જન ભાવથી ફરી મનુષ્ય તરીકે આવે. શું કહે? સજ્જન ભાવથી. શું એને કહેવાય ને? કોઈ કઈ ભગવાન ભગવાન આનો કઈ હાથ ઘાલતો નથી, એ બધું તમારું જ છે. યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. તો જેવું આ લોકો કહે છે એવું નથી. આ જગત લોકો કહે છે અમને એક અંશ નથી. લોકો તો લૌકિક કહે છે. શું કહે છે? લૌકિક. એ અલૌકિક સત્ય નથી. લૌકિક સત્ય નથી. અલૌકિક સત્ય વાસ્તવિક જ્ઞાની ગુરુ છે. લોક નું કઈ ખોટું છે? ના, એમને દ્રષ્ટિએ બરોબર છે. બાળ મંદિર છે. શું છે? બાળ મંદિર છે. પણ આ મંદિર માં હોવું તો જોઈએ ને, તો ભગવાન જે માન્યતાઓ છે એ બધી લૌકિક છે, કેવી છે લૌકિક છે, વાસ્તવિકમાં તમારી જવાબદારી ભગવાન માં આપ ચાલો, તમે પોતે જ છો જે છો, તમે તમારા પૂર્ણ વિકાસ માં આવી જાઓ તમે ભગવાન જ છો, પૂર્ણ વિકાસ માં જાઓ તમે પોતે જ છો, એને પ્રગટ થયેલું કેવાય છે, પ્રગટ થયેલું કેવાય, કબીર સાહેબ કે છે ને સબગટ મેરે સાંઈ આ ગયા છે, શું કહે છે સબગટ મેરે સાંઈ એટલે ભગવાન તો બધા ઘટમાં છે, ખાલી ઘટ ન કોઈ, ઘરનું ઘટ છે તેમાં ખાલી નથી, એમાં સાંઈ બેઠા છે, પણ બલિયારી ઉજ ઘટ થી જો ઘટ પ્રગટ હોય કે છે, શું કહે બલિયારી ઉજડી જો ઘટ પ્રગટ હોય, બલિયારી કોની ભગવાન પોતે પ્રગટ થયા, શું કહ્યું પ્રગટ થયા એટલે હજારો લાખો માણસ ના મનનું સમાધાન કરી આપે, શું કહ્યું મન વશ કરી આપે, કેવું મન વશ કરવાનો આ દુનિયામાં કોઈ રસ્તો નથી, જ્ઞાની પુરુષ કરી આપે, કારણ કે એનું પોતાનું વશ થઈ ગયું છે, જ્ઞાની પુરુષ અહીં 2000 છે હિન્દુસ્તાન, કેટલા છે 20000, પોતાને કહેવડાવતા આ તો તમને પેલા સાધુ હતા એમ કહ્યું કે ભગવાન મળ્યા નહીં ભગવાન પહેર્યો કે છે, પણ ભગવાન મળ્યા નહીં એમ કહે છે, સાધુ હશે પણ પાછા એ કર્યું થયા ને પાછા, અમે જ્ઞાનીઓ છે એવું કહેવડાવનારા દુકાનો ચલાવનારા, દુકાનો ચલાવતા છે ને ચલાવે છે એવા 2000 જ્ઞાનીઓ છે હિન્દુસ્તાનમાં, સુરત માં આટલા, અમદાવાદ વડોદરા માં આટલા, સમજ્યો ને, પણ તાર પાસે મને એક જણ મને કહે છે તો અમારે તપાસ થી કરી જ્ઞાની છે, જ્ઞાની ને આપડે ત્યાં જઈ અને જ્ઞાનીઓ બધા ભેગા થયેલા હોય ગામમાં સુરત માં પહોંચ્યા અને પછી આપડે એક રૂમ માં બેહાડી અને આપડે જ્ઞાનીઓને લેવા ગાડી લેવા મોકલવા, બધાને બોલાવવા રૂમ માં બેહાડવા, પછી એક એક ને અહીં રૂમ માં બોલાવી કે સાહેબ મારે તમારા દર્શન કરવાનું છે તમે આવો, બોલાવીને પછી પૂછવાનું કે તમારે બુદ્ધિ કરી, સર હું પેલા કરતા વધારે બુદ્ધિ વાળો છું, એટલે આપણે કહ્યું બરોબર છે સાહેબ હવે હું તમને તમારા દર્શન કરીશ, એમ કરી પછી બીજા બધાને પૂછ્યું જો બુદ્ધિ તો આગળ જ્ઞાન નહીં, શું કહ્યું એટલે અમારી બુદ્ધિ ખલાસ થઈ રહી એટલે અમારું જ્ઞાન હોય, શું કહ્યું એટલે બધા 2000 કહી દે કે અમારી બુદ્ધિ છે, એમાં રેસકોર્સ માં પડ્યા હોય ક્યાં પડ્યા હોય, વાના કરતો મારી વધાર, વાના કરતો મારી વધાર, અમે કઈક બિલકુલ ટાઈમ તો બધું મારી પાસે જ્ઞાન થયું ને, ત્યાં આપણું કામ થાય બુદ્ધિ વગર હોતા, બુદ્ધિ વગર જ્ઞાની છે એવું આ જ્ઞાનીઓ જ ગણતા નથી, ભગવાન એકલા જ કહ્યું કે જ્યાં બુદ્ધિ છે ત્યાં જ્ઞાન નથી, ભગવાન કહ્યું જ્યાં બુદ્ધિ છે ત્યાં જ્ઞાન, અને જ્ઞાન છે ત્યાં બુદ્ધિ નથી, કારણ કે બુદ્ધિ એન્ડ વાળી છે, કેવી છે વિસ્તાર વાળી, આટલા જ વિસ્તારમાં પ્રગટે, અને જ્ઞાન બ્રહ્માંડ માં ફેલાય, કેવું બ્રહ્માંડ માં ફેલાય, એની વાત ક્યાં નથી, કોઈ વાત ગમે છે તમને એમાં નહીં, કોઈ વાત ગમી નથી, બે હાથે ખાવા મળ્યું કે એક હાથે